વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 72મો સર્ગ. કબંધ નામ કહેવાતી એ બંને વીર નરેશ્વર શ્રીરામ અને લક્ષ્મણે એના શરીરને એક પર્વતના ખાડામાં નાખીને એમાં અગ્નિ પેટાવી દીધો. લક્ષ્મણે મોટા મોટા બળતા ઉંમાડિયા લઈને ચારે બાજુ એની ચિતામાં અગ્નિ પેટાવ્યો. પછી તો એ ચિતા બધી બાજુથી પ્રજ્વલિત થઈ ગઈ. ચિતામાં બળી રહેલા કબંધનું વિશાળ શરીર ચરબીથી ભરેલું હોવાથી ઘીના લોંદા જેવું લાગતું હતું. ચિતાનો અગ્નિ એને ધીરે ધીરે બાળવા માંડ્યો. ત્યાર પછી એ મહાબળી કબંધ તરત જ ચિતાને હલાવીને બે નિર્મળ વસ્ત્ર અને દિવ્ય પુષ્પોનો હાર ધારણ કરીને ધુમાડા રહિત અગ્નિની જેમ એમાંથી ઊભો થઈ ગયો. પછી એ ચિતામાંથી ઉપર આવ્યો અને તરત જ એક તેજસ્વી વિમાનમાં જઈને બેસી ગયો. નિર્મળ વસ્ત્રોથી વિભૂષિત થઈ એ ઘણો તેજસ્વી દેખાતો હતો. એ પ્રસન્ન હતો. એના દરેક અંગ પર આભૂષણો શોભી રહ્યા હતા. હંસોથી જો તરાયેલા એ યશસ્વી વિમાન પર એ બેઠો હતો. મહાતેજસ્વીએ પોતાના તેજથી દસે દિશાઓને પ્રકાશિત કરવા લાગ્યો અને અંતરિક્ષમાં સ્થિર થઈ શ્રીરામ નામ કહેવા લાગ્યો. રઘુનંદન, તમે જે રીતે સીતાને પ્રાપ્ત કરી શકશો એ બરાબર જણાવી રહ્યો છું. સાંભળો શ્રીરામ, લોકમાં 6 યુક્તિઓ છે જેના વડે રાજાઓ દ્વારા બધું પ્રાપ્ત કરી શકાય છે. તે યુક્તિઓ તથા ઉપાયનું નામ છે સંધિ, વિગ્રહ, યાન, આસન, દ્રેધિભાવ અને સમાશ્રય. સંધિ, વિગ્રહ, યાન, આસન, દેશીભાવ, સમાશ્રય આ 6 ગુણો છે. એમાં શત્રુ સાથે સમાધાન કરવું એ સંધિ, એની સાથે યુદ્ધ કરવું એ વિગ્રહ, આક્રમણ કરવું યાન, અવસરની પ્રતીક્ષામાં બેસી રહેવું આસન, બેધારી નીતિ રાખવી દ્રઢિભાવ અને પોતાનાથી બળવાન રાજાનું શરણું લેવું સમાશ્રય કહેવાય છે. જે મનુષ્ય દુર્દશાગ્રસ્ત હોય છે એ બીજા કોઈ દુર્દશાગ્રસ્ત પુરુષ પાસેથી જ સેવા કે સહાયતા પ્રાપ્ત કરે છે. આ નીતિ છે. શ્રીરામ, લક્ષ્મણ સહિત તમે દુર્દશાને પ્રાપ્ત થઈ રહ્યા છો, તેથી તમે રાજ્યથી વંચિત છો તથા એ દુર્દશાના કારણે જ તમને તમારી પત્નીના અપહરણનું મહાન દુઃખ પ્રાપ્ત થયું છે. તેથી સુહૃદોમાં શ્રેષ્ઠ રઘુનંદન, તમે પુરુષ સાથે અવશ્ય મિત્રતા કરો જે તમારી જ જેમ દુર્દશામાં પડેલો હોય. આમ તમે મિત્રનો આશ્રય લઈને સમાશ્રય નીતિ અપનાવો. હું ખૂબ વિચાર કર્યા પછી પણ આવું કર્યા વિના તમારી સફળતા જોતો નથી. શ્રીરામ, સાંભળો, હું એવા પુરુષનો પરિચય આપી રહ્યો છું. એમનું નામ છે સુગ્રીવ. એ વાનર જાતિના છે. એમને એમના ભાઈ ઇન્દ્રકુમાર વાલીએ ગુસ્સે થઈને ઘરમાંથી કાઢી મૂક્યા છે. એ મનસ્વી વીર સુગ્રીવ અત્યારે 4 વાનરોની સાથે એ ઋષ્યમુખ પર્વત પર નિવાસ કરે છે, જે પંપા સરોવર સુધી વિસ્તરેલો છે. એ વાનરોના રાજા મહાપરાક્રમી સુગ્રીવ તેજસ્વી, અત્યંત કાંતિમાન, સત્યપ્રતિજ્ઞ, વિનયશીલ, ધૈર્યવાન, બુદ્ધિમાન, મહાપુરુષ, કાર્યદક્ષ, નિડર, દીપ્તિમાન તથા બહુ બળવાન અને પરાક્રમી છે. વીર શ્રીરામ, એમના મહામનાભાઈ વાલીએ સંપૂર્ણ રાજ્ય પોતાના અધિકારમાં કરી લેવા માટે એમને રાજ્યમાંથી બહાર હાંકી કાઢ્યા છે. તેથી તેઓ સીતાની શોધમાં તમારા સહાયક અને મિત્ર થશે. તેથી તમે મનમાં શોક કરશો નહીં. ઈશ્વાકુવંશી વીરોમાં શ્રેષ્ઠ શ્રીરામ, જે થવાનું છે એ થઈને જ રહે છે. કોઈનાથી બદલી શકાતું નથી. કાળનું વિધાન સૌ કોઈના માટે ઉલ્લંઘવું અઘરું છે. તેથી તમારા પર જે કાંઈ વીતી રહ્યું છે એને કાળ અથવા ભાગ્યનું વિધાન માનીને તમારે ધૈર્ય ધારણ કરવું જોઈએ. વીર રઘુનાથજી, તમે અહીંથી સત્વરે મહાબળી સુગ્રીવની પાસે જાઓ અને જઈને એમને પોતાના મિત્ર બનાવી લો. પ્રજ્વલિત અગ્નિને સાક્ષી બનાવીને પરસ્પર દ્રોહ ન કરવા માટે મિત્રતા સ્થાપિત કરો, અને એમ કર્યા પછી તમારે કદી એ વાનરરાજ સુગ્રીવનું અપમાન ન કરવું જોઈએ. તેઓ ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનારા પરાક્રમી અને કૃતજ્ઞ છે, તથા અત્યારે પોતે જ પોતાના માટે એક સહાયક શોધી રહ્યા છે. એમના અભિષ્ટ કાર્યને સિદ્ધ કરવા તમે બંને ભાઈઓ સમર્થ છો. સુગ્રીવનો મનોરથ પૂર્ણ થાય કે ન થાય, તેઓ તમારું કાર્ય અવશ્ય સિદ્ધ કરશે. તેઓ વૃક્ષરજાના ક્ષેત્રજ પુત્ર છે અને વાલીના ડરથી પંપા સરોવરના તટ પર ભ્રમણ કરે છે. એમને સૂર્યદેવના ઓરસ પુત્ર કહેવામાં આવે છે. એમણે વાલીનો અપરાધ કર્યો છે, તેથી તેઓ વાલીથી ડરે છે. રઘુનંદન, અગ્નિની સાક્ષી હથિયાર મૂકીને તમે સત્યના સોગંદ ખાઈને સત્વરે ઋષ્યમુખ નિવાસી વનચારી વાનર સુગ્રીવને તમારો મિત્ર બનાવી લો. કપિશ્રેષ્ઠ સુગ્રીવ સંસારમાં નરમાંસ પક્ષી રાક્ષસોના જેટલા સ્થાન છે એ બધાને પૂર્ણ રીતે નિપુણતાપૂર્વક જાણે છે. રઘુનંદન, શત્રુદમન, સહસ્ત કિરણોવાળા સૂર્યદેવ જ્યાં સુધી તપે છે ત્યાં સુધી સંસારમાં એવું કોઈ સ્થાન કે વસ્તુ નથી જે સુગ્રીવ માટે અજ્ઞાત હોય. તેઓ વાનરોની સાથે રહીને બધી નદીઓ, મોટા મોટા પર્વતો, પહાડી, દુર્ગમ સ્થાનો અને કંદરાઓમાં પણ શોધ કરાવીને તમારી પત્નીનો પત્તો મેળવી લેશે. રાઘવ, એ તમારા વિયોગમાં શોકગ્રસ્ત સીતાની તપાસ માટે ચારે દિશાઓમાં વિશાળકાય વાનરોને મોકલશે, તથા રાવણના ઘરમાંથી પણ સુંદર અંગોવાળા સીતાજીને શોધી કાઢશે. તમારા પ્રિયા સતી સાધ્વી સીતા ભલે મેરુ શિખરની ટોચ પર પહોંચવાડાવવામાં આવ્યા હોય અથવા પાતાળમાં પ્રવેશ કરીને ભલે રાખવામાં આવ્યા હોય, વાનર શિરોમણી સુગ્રીવ સઘળા રાક્ષસોનો વધ કરીને એમને પાછા તમારી પાસે લઈ આવશે. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 72મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.